કોઈ લો છો? માઇકમાં બોલો, માઇકમાં બોલો. એક આજ વિષય વાક્યના સંબંધમાં સાધન પ્રકરણના જ કમાં પૂજા પ્રવાહમાં તત્પર થવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. શરણ માર્ગ બતાવીને આપ એમાં આજ્ઞા કરે છે કે શરણ માર્ગીએ જગન્નાથરાયજી, વિઠ્ઠલનાથજી, શ્રીરંગજી, શ્રી વેંકટેશ વગેરે જે સ્થળે બિરાજે છે પ્રભુ આ સ્વરૂપે, ત્યાં પૂજા પ્રવાહમાં તત્પર થવું. હવે જુઓ, એક વાત આમાં લક્ષમાં લેવાની છે કે આ બધા મર્યાદા માર્ગી મંદિરો છે, વિષ્ણુ મંદિરો. પુરુષોત્તમજી આ વચનની વિવેચનામાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગીએ શરણ દીક્ષા લીધેલો જે વૈષ્ણવ છે એણે આ મર્યાદા માર્ગીય મંદિરોના અંદર પૂજા પ્રવાહમાં તત્પર બનવું. આના વિવેચનમાં પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે આ જે સંખ્યાઓ ગણાવી છે, એટલે જગન્નાથરાયજી, પાંડુરંગ વિઠ્ઠલનાથજી, શ્રીરંગજી કે તિરુપતિ બાલાજી વગેરે, ત્યાં વગેરે લાગેલું છે, એટલે આ જ પ્રકારના અન્ય પણ મર્યાદા માર્ગીય કૃષ્ણ મંદિરો કે વિષ્ણુ મંદિરોમાં થતી પૂજામાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ તત્પર બનવું. એક 252 વૈષ્ણવની વાર્તામાં એક પ્રસંગમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી કથા કરવા બિરાજ્યા છે, ભાગવત પ્રવચન કે કંઈ પણ વિષય હશે, અને એમાં શ્રી મહાપ્રભુજીના શિષ્ય કથાનું શ્રવણ કરી રહ્યા છે. એમની દ્વારકાધીશ રણછોડજીમાં આસક્તિ છે, અને જ્યારે કથા કરી રહ્યા છે ત્યારે રણછોડજી સાથે એમનો વાર્તાલાપ ચાલી રહ્યો છે. મહાપ્રભુજી કંઈ કહી રહ્યા છે અને જે શ્રોતા તરીકે બેઠા છે દ્વારકાધીશ સાથે ચર્ચા કરી રહ્યા છે. મહાપ્રભુજીએ આ જ્યારે જોયું ત્યારે ગુસ્સે થઈ ગયા અને એમણે પ્રસંગ બંધ કરી દીધો, અટકાવી દીધો. એ પ્રસંગમાં ભાવપ્રકાશકાર જે વાત લખી રહ્યા છે એનો અંશ મારી પાસે છે, હું તમને વાંચીને સંભળાવી શકું. એ પ્રસંગમાં આપણે ત્યાં મર્યાદા માર્ગીય જે સ્વરૂપો અને પુષ્ટિમાર્ગીય શ્રીનાથજીનું જે સ્વરૂપ, ત્યાં પુષ્ટિમાર્ગી તરીકે શ્રીનાથજીને ઉલ્લેખેલા છે, ત્યાં એમ કહી રહ્યા છે કે તાતે શ્રી ગોવર્ધનધર રણછોડજી કો પ્રેરણા કરી ગોવિંદ દુબે સો બાત કરાઈ. આ બહુ ધ્યાનમાં લેવા જેવું છે કે શ્રીનાથજી ગોવિંદ દુબેને સીધી વાત નથી કરી રહ્યા, શ્રીનાથજીએ રણછોડજીને કહ્યું કે તમે ગોવિંદ દુબેનું ધ્યાન કથા પ્રસંગમાંથી દૂર કરો. અહીંયા મર્યાદા માર્ગી અને પુષ્ટિ માર્ગીએ જે ભાવિત સ્વરૂપો છે એમાં કોઈક જાતનો ભેદ બતાવવામાં આવી રહ્યો છે. આગળ જઈને આ વાતને ઓર કઠોર શબ્દમાં વાર્તાકાર કહે છે કે આચાર્યજી કી કથા મેં શ્રી રણછોડજી વિઘ્ન કેસે કરી શકે. એટલે હવે વિચારણીય એ બને છે આમાં કે એક તરફ શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને એમ આજ્ઞા કરે છે જે શરણમાર્ગી છે, જેને ઘરમાં ભગવત સેવા કરવાની સુવિધા નથી, એવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ મર્યાદા માર્ગી કૃષ્ણ મંદિર કે વિષ્ણુ મંદિરમાં થતી પૂજામાં પ્રવૃત્ત થવું. આ સ્પષ્ટ આજ્ઞા છે. જગન્નાથે વિઠ્ઠલે ચ, શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત્ર તિષ્ઠેત તત્પરઃ. આમાં કોઈ મતભેદ નથી કે એમાં કોઈ વ્યાખ્યામાં પણ ભેદ થઈ નથી શકતો. મર્યાદા માર્ગી વિષ્ણુ મંદિરોમાં વૈષ્ણવે જઈને ત્યાં થતી પૂજા પ્રવાહમાં તત્પર બનવું જોઈએ. બીજી તરફ આપણો વાર્તા છે એ વાત સમજાવી રહી છે કે મર્યાદા માર્ગથી આભડછેટ રાખવી. તો આ જે એક આપણું જ સાહિત્ય છે, આ મહાપ્રભુજીના વચનો છે, બીજી તરફ વાર્તા અને ભાવપ્રકાશકાર છે શ્રી ગોકુલનાથજી કે શ્રી હરિરાયજી જેમનું પણ હોય તે, એમાંના વચનો છે. તો આ પ્રશ્નને આપણે કેવી રીતે એનો અવિરોધ સિદ્ધ કરી શકીએ કે આનો શું રસ્તો કાઢી શકીએ કે આનો શું વાસ્તવિક તાત્પર્ય હોઈ શકે છે અને એ સ્થિતિમાં આપણું કર્તવ્ય શું હોઈ શકે છે? એ જરા મને એમ છે કે આપણે વિચારવું જોઈએ અહીંયા, જો કોઈ આ વિષય ઉપર પ્રકાશ પાડે. યા વાર્તા મેં અપન કો એસે દેખનો ચાહીએ કે એવી રીતે જોવું જોઈએ કે ગુજરાતી અધિકાર ભેદથી વાસ્તુનો નિર્ણય કરવો જોઈએ. એટલે કેમ કે જ્યારે ગોવિંદુબે જેના માટે આ વાર્તા લખાઈ છે એમનો અધિકાર દ્વારકા જિલ્લામાં હતો એ વાત પણ ત્યાં ભાવપ્રકાશમાં સ્પષ્ટ છે. એટલા માટે એમના માટે એ વસ્તુ યોગ્ય છે. તો બધા એ વસ્તુ અનુસરવી એવું કંઈ જરૂરી બી નથી. તો જે જેવું જે પ્રકારનો અધિકાર હોય એ પ્રકારથી એ સાધન પ્રણાલી લેવી જોઈએ. ગોવિંદ દુબેના પ્રસંગમાં જે આપ કહી રહ્યા છો અધિકાર ભેદથી નિર્ણય કરવો જોઈએ એ વાત સમજમાં આવે છે, પણ અહીંયા રણછોડજી અને શ્રીનાથજી એટલે દ્વારકાધીશ અને શ્રીનાથજી, એમાં શ્રીનાથજી રણછોડજીને આજ્ઞા કરી રહ્યા છે કે તમે ગોવિંદ દુબેનું ધ્યાન કથામાંથી હટાવો. એટલે વાર્તા કે ભાવપ્રકાશકારનો એવો તાત્પર્ય લાગે છે કે રણછોડજી કોઈ વિભૂતિ કે દેવ છે અને શ્રીનાથજી પુરુષોત્તમ છે. આ જાતનો સ્વરૂપમાં કોઈક જાતનો ભેદ પ્રકટ દેખાઈ રહ્યો છે. જબકી ગઈકાલે આપણે ત્રિવિધ લીલા નામાવલી અને પુરુષોત્તમ સહસ્રનામના પ્રસંગમાં જોયું હતું કે એ જ પ્રભુ જ્યારે પ્રૌઢ લીલાના પ્રસંગથી શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે વ્યસન ભાવ સિદ્ધ થશે, તો આસક્તિ સિદ્ધ થશે. તો એ જે પ્રકાર આપ બતાવી રહ્યા છે એમાં તો આવો કોઈ સ્વરૂપ ભેદ હોય એવું જણાતું નથી. એટલે વિભૂતિરૂપતા મર્યાદા માર્ગીએ રણછોડજીની અંદર થતી હોય એવું લાગતું નથી. સૌથી મોટો વિરોધ તો સ્વયં આ વાર્તામાં જ છે કે જે મહાપ્રભુજી ગોસાઈજી સ્વયં દોડી દોડી અને ત્યાં પધારી રહ્યા છે દર્શન માટે. સ્વયં શ્રી મહાપ્રભુજીએ એ દ્વારકાધીશને પ્રકટ કર્યા છે જેમ શ્રીનાથજીને પ્રકટ કર્યા હતા. જેમ શ્રીનાથજીને દેવાલયમાં મર્યાદા માર્ગી દેવાલયમાં પધરાવ્યા તેની માફક દ્વારકાધીશને પણ શ્રી મહાપ્રભુજીએ દેવાલયની પ્રણાલીમાં મર્યાદા માર્ગીમાં પધરાવ્યા હતા. તો શું હેતુ છે આમાં એ હજી મને સ્પષ્ટ નથી થતું. એટલે આ વાર્તામાં કોઈ સંશોધન કરવાની આવશ્યકતા છે કે કઈ આપણી સમજમાં ભેદ છે? પુરુષોત્તમ બાવા કંઈ કહે છે વાર્તામાં જે દ્વારકાધીશ ગોવિંદર આજ્ઞા કરવાથી રણછોડજી કે વિભૂતિ નહીં બની જાય. પણ બીજો એક પ્રસંગ આવે છે કે શ્રી અવનીત પ્રિયાજીએ અક્કાજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો અને બીજા ઠાકોરજીને તુલસી સમર્પાયા, તો ત્યાં નવનીત પ્રિયાજીને બીજા સ્વરૂપમાં કંઈ ભેદ ઉત્પન્ન ન થતા, એમાં અહીં પણ ન થઈ શકે. સ્વરૂપ તો બે એક જ છે, પણ ગોવિંદુબે એમની આસક્તિનું સ્વરૂપ રણછોડજી છે એટલે ગોવર્ધન ધરા એમના દ્વારા આજ્ઞા કરાવી જેથી કરીને દ્રઢતા થાય. એવા એ સ્પષ્ટ કે એવું છે, સંશય નથી. માત્ર આ જે વિધાન છે કે આચાર્યજી કી કથા મેં રણછોડજી વિઘન કેસે કરી શકે, અહીંયા ફરી પાછી એક બીજી છલાંગ છે. શ્રીનાથજી પણ એક બાજુ રહી ગયા છે. મહાપ્રભુજીને પૂર્ણ પુરુષોત્તમ અને રણછોડજીને વિભૂતિ તરીકે ટ્રીટ કરતા હોય એ જાતની કંઈક અહીંયા શબ્દાવલીનો પ્રયોગ છે. એટલે આ થોડો વધારે સંશય ઊભો થઈ રહ્યો છે. આને કદાચ આપણે બહુ વધારે સૂક્ષ્મતાથી ન વિચારીએ, તમે કહી રહ્યા છો એનાથી ઘણું બધું સમાધાન તો થઈ જ રહ્યું છે. હવે મારો મૂળ પ્રશ્ન એ છે, બીજી વાત. હા રાશેશ, આવું જે બીજા પણ એક પ્રસંગમાં જ્યારે મહાપ્રભુજી જ્યારે રંગજી વિઠ્ઠલનાથજીમાં પધારે છે ત્યારે વિઠ્ઠલનાથજી એમ કહે છે કે હમ કેસે આપકો આજ્ઞા કર શકે વિવાહ કી, તો ગોવર્ધનનાથજી પછી ત્યાં પ્રગટ થાય છે એવું કંઈ મૂળ પુરુષ કે મહાપ્રભુના જીવન ચરિત્રમાં પણ આવે છે કે વિઠ્ઠલનાથજી પોતે એવું કહે છે કે હમ કેસે આપકો કહે શકે કે આપ વિવાહ કરો, ગોવર્ધનનાથજી કેસી આજ્ઞા કે આપ વિવાહ કર કે. એટલે આવું એક બીજા, એટલે આવા બીજા પણ પ્રસંગો હોય, પણ મારો કહેવાનો આશય એ છે કે મહાપ્રભુજીના જે મૂળ વચનો છે એ ગ્રંથો સાથે ગુરુઓએ શિષ્યોને જોડ્યા નહીં, અને જે ભાષા સાહિત્ય હતું બ્રજભાષાનું સાહિત્ય કે ગુજરાતી સાહિત્ય એની સાથે લોકોએ પોતાનો સંસર્ગ તરત અનાયાસ કેળવી લીધો. આનું પરિણામ કંઈક એવું આવ્યું કે મહાપ્રભુજી જે દેવાલયોની અંદર શરણમાર્ગીને જઈને પૂજા પ્રવાહમાં તત્પર થવાનું આની આજ્ઞા કરી રહ્યા છે એ આજ્ઞાની ઉપેક્ષા થઈ ગઈ, અને પુષ્ટિમાર્ગીય સેવ્ય સ્વરૂપો અને મર્યાદા માર્ગી દેવાલયમાં બિરાજતા સેવ્ય સ્વરૂપો એમ કૃષ્ણની અંદર કોઈક જાતનો ભેદ પનપી ગયો. એનું એક દુષ્પરિણામ એ આવ્યું કે પુષ્ટિમાર્ગીઓએ પોતાના દેવાલયો ઊભા કરી લીધા, જેની કોઈ આવશ્યકતા મહાપ્રભુજીની દૃષ્ટિમાં હતી નહીં. જો સ્વરૂપમાં આ ભેદ આપણે ન વિચાર્યો હોત અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને વળગીને રહ્યા હોત તો આજે જે હવેલીઓ દુકાનોની માફક ઉઘડી ગઈ છે અને ધંધો બની બેઠી છે એ દુષ્પરિણામ આજે ન આવ્યું હોત. મને ખ્યાલ છે કચ્છ માંડવીની અંદર લક્ષ્મીનારાયણનું મંદિર છે, ત્યાં પ્રાચીન દીક્ષિતજી ગોપીનાથજી પધાર્યા હતા તે વખતે સોમયજ્ઞની વેદીમાંથી એ સ્વરૂપ ત્યાં પ્રકટ થયું હતું ખોદકામ કરતા, અને એની પ્રતિષ્ઠા અમારા પૂર્વજોએ કરી છે. માધવબાગ મુંબઈની અંદર જે સ્વરૂપ બિરાજે છે એ દેવાલય છે લક્ષ્મીનારાયણનું, એની પ્રતિષ્ઠા અમારા તાજજી મહારાજ જગન્નાથજી તાજજી મહારાજે કરી હતી. તો પુષ્ટિમાર્ગી આચાર્યોએ કદી પણ મર્યાદા માર્ગીએ વિષ્ણુ મંદિરો છે એની સાથે આવી કોઈ આભડછેટ રાખી ન હતી, એવો કોઈ આગ્રહ એમણે રાખ્યો ન હતો કે તમે હવેલીઓમાં ભટકો. આપ સ્વયં પણ અમારા આજથી 50 વર્ષ પહેલાં સુધી પણ અમારા ઘરના વડીલો લક્ષ્મીનારાયણ મંદિરમાં અન્નકૂટમાં આરતી ઉતારવા માટે પધારતા હતા. તો મારો તાત્પર્ય એ છે કે જો આ જાતના વાર્તા પ્રસંગમાં ઉપયોગમાં આવતા જે વચનો છે એનાથી જો જે ભેદ પેદા થઈ રહ્યો છે સ્વરૂપમાં કે ત્યાં કોઈક વિભૂતિ બિરાજી રહી છે અને અહીંયા પુરુષોત્તમ છે કે ત્યાં પુરુષોત્તમ સ્વરૂપે પ્રભુ નથી બિરાજતા, એને આપણે જો કોઈ વ્યવસ્થિત દ્રષ્ટિ આપી શકીએ તો હજી પણ બહુ મોડું નથી થયું તો જે જે સ્થાનોમાં આ દુકાનો હજી નથી ખુલી એ લોકોને આપણે કોઈક એવન્યુ શરણ માર્ગીને આપી શકીએ, અને શ્રી મહાપ્રભુજી જે દૃષ્ટિકોણથી આપણને આ વાત સમજાવી રહ્યા છે કે ભાઈ શરણ માર્ગી જે ભગવત સેવા નથી કરી શકતો અને જેને આજની તારીખમાં હવે કોઈ વૈષ્ણવ, આજે બધાની વ્યક્તિગત જીવન એટલું થઈ ગયું છે સીમિત દાયરામાં કે બીજા કોઈના ચંચુપાતને લોકો સહન નથી કરી શકતા, ત્યારે પ્રાચીન એક વૈષ્ણવી સહૃદયતાથી આપણે કોઈ બીજા વૈષ્ણવને આપણા પરિવારનો સદસ્ય જેવો માની અને એને આપણે ત્યાંની સેવા પ્રણાલીમાં કે કથા પ્રણાલીમાં સામેલ કરી શકીએ એટલું હવે જ્યારે પરિસ્થિતિ નથી ત્યારે શું આ ઉપાય હોઈ શકે કે મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે એ તરફ આપણે ફરીથી વળીએ અને એ પ્રણાલીને ફરીથી સ્થાપિત કરીએ? આ વિષયમાં કોઈ કંઈ જેને આપે કહ્યું કે સત્યનારાયણ ને લક્ષ્મીનારાયણ એના મંદિર તો અહીંયા રાજકોટમાં રાજકોટ જિલ્લામાં ટંકારા ગામમાં પણ છે, તો ત્યાં એક ગોસ્વામી બાલક ઘણા વર્ષો પહેલા આ રીતનો પ્રસંગ બન્યો અને આરતી ઉતારવાનો પ્રસંગ બન્યો, તો ત્યાંના વૈષ્ણવોએ એમ જ સમજી લીધું કે આ પુષ્ટિ માર્ગીઓ છે તો એને આ દર્શન કરવાની છૂટ મળી ગઈ, તો પછી અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમ એ વચનનો અર્થ કઈ રીતે લેવો એ જિજ્ઞાસા છે. મહાપ્રભુજી જગન્નાથે વિઠ્ઠલી ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત્ તિષ્ઠે તત્પર જે આજ્ઞા કરી રહ્યા છે ત્યાં અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમ એ વચ્ચે લાગુ પડશે. તો આ વિષ્ણુ પૂજા પ્રવાહને અંતર્ગત આવે લક્ષ્મીનારાયણનું મંદિર વિચારણીય છે, કેમ ના આવી શકે, આવી પણ શકે. આ વિષયમાં એક વખત શરણાગતિ સંગોષ્ઠી સંબંધમાં ચર્ચા થઈ હતી, આપશ્રી મને એમ છે કે એનું સ્પષ્ટીકરણ કરશે તો વધારે સારી વાત છે, પણ મને જ્યાં સુધી એ વાત સમજાઈ તે એ હતી કે દેવાલયની જે વખતે પ્રતિષ્ઠા થાય છે દેવમૂર્તિની ત્યારે એમાં તંત્રશાસ્ત્રની અંદર પ્રતિષ્ઠાના જે પ્રકારો વર્ણિત છે એમાં સાત્વત જે પ્રણાલી છે વૈષ્ણવ પરંપરાની તંત્રની તેના અનુસાર યદિ એ દેવમૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય તો એ પ્રકારથી પ્રતિષ્ઠિત દેવમૂર્તિમાં એનું પૂજન કે દર્શન કરવા માટે યદિ આપણે જઈએ છીએ તો એમાં અન્યાશ્રયનો દોષ નથી લાગતો. યદિ તે સિવાયની કોઈ અન્ય પ્રણાલીથી એ દેવમૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય તો ત્યાં વિભૂતિ રૂપતા આવતી હશે અને ત્યાં અન્યાશ્રયનો દોષ લાગી શકે. એટલે જે ભક્તિ માર્ગમાં છે મીન્સ પોતાના ઘરે ઠાકોરજી બિરાજે છે તેમ છતાં પણ આ રીતનો દર્શન આદિ પ્રકાર હોય વ્યક્તિગત જે કોઈ હોય તે, તો તેના માટે કઈ રીતે વિચારવું? શરણાગત જીવ માટે બરાબર છે કે ત્યાં જઈ અને પૂજા પ્રવાહમાં જોડાય, પણ જે ભક્તિ માર્ગમાં છે ઓલરેડી બ્રહ્મ સંબંધ દીક્ષા લીધેલી છે અને ઘરે સેવા પણ બિરાજે છે તો આ રીતે એનો પણ ક્રમ ચાલુ રહે તો એ યોગ્ય છે કે અયોગ્ય હોય એ ખાસ જણાવું. હજી તો મારો પ્રશ્ન પૂરો નથી થયો, મેં તમે પ્રશ્નમાં પ્રશ્ન કાઢ્યો છે, આની તો પહેલાં ચર્ચા પૂરી કરી લો. કેમકે એની તો મેં સ્પષ્ટતા પ્રશ્નમાં જ કરી દીધી છે કે જે પ્રપન્ન છે ભક્તિમાર્ગી સાધનથીહીન છે એને જ ફાંફા મારવા પડે છે. જે સ્વયં સાધન સંપન્ન છે, જેના ઘરે ઠાકોરજી બિરાજી રહ્યા છે, એ જો ફાંફા મારી રહ્યો છે તો એ તો એને ઘરમાં ઠાકોરજીને ઠાકોરજી માની જ નથી રહ્યો, એને પથ્થર માની રહ્યો છે અથવા કંઈ પણ માની રહ્યો છે બીજું કંઈ, તો તે સ્થિતિમાં તો એને પુષ્ટિમાર્ગી પણ માનવો કે કેમ એ મોટો પ્રશ્નચિહ્ન છે. અહીંયા આપણે જે સિદ્ધાંતમાં વિચારી રહ્યા છીએ, જે અધિકારી, એ અધિકારીના સંદર્ભમાં આ વાત થઈ રહી છે. જે જે અહીંયા મહાપ્રભુજી એ આજ્ઞા કરી, પણ એનું આપણે એમ પણ લઈ શકીએ, જે માણસ ને ઘરે સેવા છે એ ઘરે સેવા એકદમ સારી રીતે પહોંચી શકે પછી ત્યાં જવાનું વિચારે. અગર ઘરનું જ કાંઈ વિચારીને ત્યાં જવાનું વિચારે તો પછી આપણે અન્યાશ્રય તરીકે લઈ શકીએ ને.